તમને પ્રૂફ આપીએ પાછા, અમે જેટલા શબ્દો હું બોલું છું ને એ બધા પ્રૂફ આપવાના રાઈટ નો મારો બોલાય. આ ફેંકા ફેંક નો શબ્દ નથી અમારે, એક શબ્દ છે. એટલે કલેક્ટર પૂછે આ ખુદા કેવી રીતે ના પડે છે, માણસ ખુદા રીતે હોય નહીં, આપનું શું જીવ મને દોષિત દેખાતો નથી, નિર્દોષ આખું જગત દેખાય છે. એટલે મારું ગજું કાપે તો એ મને નિર્દોષ દેખાય છે, ફૂલ ચડાવે તો નિર્દોષ દેખાય છે. ફૂલ ચડાવેલું ક્યાં જશે એની ડિરેક્શન જોયેલું છે, પેલો ક્યાં જશે એની ડિરેક્શન જોયેલું છે, બરાબર. એમાં જવા માટે ડિરેક્શન સુધી ખબર પડી ને સાચી વાત. બાકી મને કોઈ બધા દોષિત દેખાતું જ નથી. પછી શું કહેતા હતા આપણે, પેલા મુસ્લિમ મુસલમાન કલેક્ટરે પૂછ્યું ખુદા કે એ શા કહે છે કે કુરાન કેમ આવું લખે છે. કુરાન એવું કહેવા માંગે છે, મુસ્લિમોને કહેવા માંગે છે. શું કહે, એ કાફરોને કહેવા માંગતા તો મુસ્લિમ ધર્મ ના માને એ બધાને કાફર કહે છે. કાફર કહે છે એ કાફરોને કહેવા માંગતા નથી, એટલે મુસ્લિમોને કહેવા માંગે છે. હા બરાબર છે કે ખુદા મનુષ્ય તે ના હોય. સાથી એવું કહે છે કે તમારી જે કોમ્યુનિટી છે એ કેવી છે, રમખાણી વૃત્તિ વાળી છે. રમખાણી વૃત્તિ વાળી કે મારી ઠોકી ને ખુદા થનારી જાતે ક્વોલિટી બરાબર અને અમે માર ખાઈને ખુદા થઈએ છીએ. બરાબર તમારે કોણ કાપે મારે કૂટે ચટણી કરે ત્યારે ખુદા થાય. અને ખુદ ને જાણે એ ખુદો બીજો ખુદો ઘોડાગાડી વાળા ના કહીએ ઉલડ થાય. ઘોડાગાડી એટલે ખુદા ખુદાય. અમે આ વૈષ્ણવ આવે આ બધા વૈષ્ણવ તરીકે આવેલા ત્યારે બધા કહે છે દાદા આપ કોણ છે, કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન દર્શન કરવા તો કરીએ કરાવડાવીએ કરાવડાયેલા એમ બોલી રૂપે હાથે દેખાય દેખાય. જૈનો ના મહાવીર છીએ અમે, મહાદેવજીમાં જઈએ ગામડે જઈએ ફરતા ફરતા કઈ મહાદેવજી દેખાય ત્યાં અંદર જઈને શું બોલીએ અમે, ત્રિશુળ છતાએ જગત જેર પીનારો, ત્રિશુળ છતાએ જગત જેર પીનારો, શંકર પણ મુજ ને નીલકંઠ મુજ છું. શંકર એમે છે નીલકંઠ છે, કૃષ્ણ ભગવાન એમ છે. ક્યાંથી, ગોકુળ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, ફરી સંભાળવાનું ના હોય તો સમજે નહીં, સંભાળી તો પાછું ડબલ આવે છે. જેટલું દુઃખ આપવું હોય ફરી યાદ ના કરવા, દાદા નું આપ્યું છે હવે મારે મારે ચિંતા નથી. વિશ્વાસ તો હોય બરાબર છે, એટલી તને જો શક્તિ હોય તો પછી આવજો ખંદારી મારી. ખરી વાત, સીલ બંધ આપી દેજો અને દુખો લેવા આવ્યો છે. મારે મારી પાર સુખ પાર બનો, અત્યારે તમને કેવું સુખ વર્તે, કોઈ જગ્યાએ ગયા તો આવું સુખ વર્ત્યો હતો તમે? અત્યારે મેં સુખનો ફેરફાર નહીં લાગતો તમને, નહીં લાગતો બરાબર? તમે કેમ બોલતા નથી બરાબર? ના એમ ફી નથી લેવાની, ફી લેવાની હોય તો આપણે ના બોલીએ, ફી લઈ લે તો સારી વાત છે. એમાં સમય નું ભાન ના રહે, સમય નું જ્યાં ભાન ના રહે એ સાચું સુખ, જ્યાં સમય નું ભાન ના રહે સાચું સુખ. અમારી જોડે આખો દાડો ફરો તો આખો દાડો વિસ્મત રહે અને જે આનંદ નો પાર નહી. નાની પુરુષ સલકાય તો થોડોક સલકાય તો આખો વાતાવરણ આખા શહેર માં ફરી વળે. એ પગલા પડે તો એ તીર્થભૂમિ કહેવાય. જ્યાં જ્યાં પગલું પડે ત્યાં તીર્થભૂમિ. છેલું પદ બોલો, બોલાવો પેલું છેલું. આ બેન છે ને તેને હું આ ખરા દઈ કે મને વાંધો નથી. ઠીક છે ભાઈ. અને બીજા કોઈને જાણે કઈ વાંધો પડ્યો વાંધા વર્ષકાથી બધું જગત ઉભું રહ્યું છે. એ વાંધા વચકા અને અજ્ઞાન માન્યતાઓ આ ત્રણ વસ્તુ કાઢી નાખી તેમનો એને કશું સંસાર અડતો જ નથી. નિર્લય આ ત્રણ વસ્તુ પર આ ત્રણ પિલર ઉપર જગત ઉભું રહ્યું. વાંધા વચકા અને અજ્ઞાન માન્યતાઓ. અજ્ઞાન માન્યતાઓ કઈ? હું વિક્રમસિંહ, આ મારી છોડી, આ મારો છોકરો, અને બાપ તો, અને મામા તો, અને કાકો તો, ભૂ હતો, બધી અજ્ઞાન માન્યતાઓ. અને વાંધા અને વચકા એ સામે જરાક ચાર જલેબી આવી હતી તો જલેબી પહેલી થઈ એ ચા મળી છે. મળીમાં ચક્કર મળી નથી. ચા જલેબી પહેલી ખાધી તે અમારે તો ચામાં ખાંડ બાંડ ના આવી દૂધમાં બોલીએ નઈ. વાંધો વધો વાંધો વધતો અમારી પાસે ના આવે. આપડે એમને કહ્યું કહીએ કે ભાઈ તમે આ ખોણ ના નાખશો તોય નાખ્યા વગર રહે નહીં તો એ ભૂલી જાય તો એ તો મોટા મોટું ઇનામ કહેવાય. આપડે કહીએ તો એ ના મને થઈ જાય મોટા મોટું ઇનામ કહેવાય. વચ્ચે દશેક વાર ઉપર કાઢ્યું હતું ઇનામ કે ભાઈ જેને કોઈ અત્યારે જરૂર હોય તો એક ઢોલ મને મારે તેને 500 રૂપિયા આપી. ભીડી વાળા માસે કહ્યું જે ભીડવાર હોય ને તો ઢોલ મારી 500 લઈ જાય બધા ના પાડી કરશે તમને માસ ના મળશે. ભીડ બગલી જગત એવું નથી. વિચાર માર્ગ નથી, માર્ગ મળતો નથી. અને તેમાં વધારે તો કુદરત ને મુશ્કેલી છે. લોકો કઈ દિવસ છે કુદરત અત્યારે અન્ન ફેવરે આપણે ખબર પડે ને લોકો કે છે ભગવાન નો જન્મ થઈ ચુક્યો છે. આપડે જુઓ તો ખરા થોડા વાર આપતવાણી ના પુસ્તકો બે છપાયેલા છે. મારી વાણી એને આપતવાણી કે છે. આપત એટલે શું કે સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને મોક્ષમાં જવા રસ્તા ઉપર વિશ્વાસ કરવા યોગ્ય. એનું નામ આપત પડે ને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો ઓરિજિનલ પોતાની વાળા માટે. તે આપત વાણી જે એમને લખ્યું કે 2005 હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે. 2005 હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ ગયું હશે. અત્યારે કેન્દ્ર થઈ રહ્યું છે. થઈ રહ્યું છે બરાબર પડે ને. એ અમને દેખાય છે, લોકોને ના દેખાય. લોકોને એમ જાણે કે બધું બગડી ગયું. સૂર્યનારાયણ શરૂઆત થઈ છે. આપણે ઉગવાની શરૂઆત થઈ છે. એક જ જગ્યાએ ઉગે, બે જગ્યાએ ઉગે નહીં. જયારે અમેરિકામાં સૂર્ય હોય ત્યાં અહીં અંધારું હોય, અહીં સૂર્ય હોય ત્યાં. 15 વર્ષથી આ ભરભર કરું છું. મેં નહીં થવાતું એટલે આ વાત મારા સ્વભાવમાં આવી તો હું કેટિંગ ચાલવા માંડ્યો સુબો બનશું તો સર સુબો બન ચડતા આવશે મારે તો ભગવાન જોઈએ નથી વાત કરું એ સર સુબાન મારી શક્તિ નથી એમાં જોઈ પોતાની શક્તિ કઈ હોય છે ખરાબ થઈ ગયો જયારે જ્ઞાન થયું એક બાજુ જ્ઞાન થયું એક બાજુ હવે કેટલાક માણસો કઈ કઈ ગયા હોય ને તો અત્યારે જેટલા જેટલા હોસ્પિટલ ઉભા થયા છે હોસ્પિટલ એટલે અધ્યાત્મ હોસ્પિટલ અને અધ્યાત્મ દર્દી છે તો હોસ્પિટલ ઉભા થયા છે માટે હોસ્પિટલ ઉભા થયા અને જેટલો હોસ્પિટલ ઉભા થયા છે એ બધા છે કરેક્ટ તોડવાનો પ્રયત્ન ના કરતો ના કરો બરાબર છે એ છે બધા કરેક્ટ બરાબર આ જો રજનીશ ને હોસ્પિટલ ના હોય તો કેટલાક એવા મગજ ના ખરાબ દર્દી છે કે જો રજનીશ ના દવાખાના માટે નહીં ના માટે એના સ્પેશિયાલિસ્ટ એ છે હા એ સ્પેશિયાલિસ્ટ માટે એને તોડજો નહીં તોડજો નહીં બરાબર સાંભળી એ મોક્ષ માર્ગ નથી કે ધર્મ નથી એ વસ્તુ હા એ બરાબર છે પણ તો એ ત્યાં એક સ્પેશિયાલિસ્ટ છે સ્પેશિયાલિસ્ટ બરાબર છે મેં તો પાછા એ ભટકી જાય હે નહીં તો પાછા એ ભટકી જાય તો પાછું મરી જાય બચાવવા જાય સાચી વાત સ્પેશિયાલિસ્ટ છે માટે જેટલા છે ને એ ખોટા નથી કોઈ ખોટા નથી બરાબર આજે પેલા રજનીશ પેલા ભૂલો કરતા હતા પેલા રજનીશ ક્યારે ફાઇલ લાવ્યો બધાનું કઈ નાખે એવું છે ચક્કરો ને કુંડલી ની જાગૃત માટે બહુ માણસો ને હેલ્પિંગ નથી હિન્દુસ્તાન માં એટલે એ મોટું દવાખાનું કામનું નથી પણ એ દવાખાના ની જરૂર છે આપડે તો અમારે તો આવે છે તારે હું એમને કહી દઉં છું કે ભાઈ તમને અહીં શું મજા પડે છે મારી પાસે બાર મહિના બે મારો એક અક્ષર એના આવડે નહીં આ આત્માના સંસ્કાર હોય છે ને, ના પણ એ આત્મજ્ઞાનની દ્રષ્ટિએ તો ભગવાન સાચા જ નહીં, ખરેખર સાચો આત્મજ્ઞાની જો બની જાય તો એ પોતે ભગવાન જ છે પછી. પણ એ આપ કહો છો બરાબર, એની આંગળી કાપવી જોઈએ, એને સતાવો જોઈએ પેલા, પણ એ પછી બરાબર છે, પછી ભગવાન સાચો. આપણે એની પરીક્ષા કરી દે, પરીક્ષા કરી પરીક્ષા કર્યા પછી એનો પગ ડબ્બા બે હજાર નું 200 રૂપિયા ની સાલ બાલ લાઈ ઓળખ મારી ભૂલ થઈ ગઈ સાહેબ, હા બરાબર, તો મૂર્ખ છું ગધેડો છું એવું બોલવું ભૂલી જાય એને ગાભડ્યા ને, પણ પછી આપડે તો આપણને સત્ય મળી ગયું ને, મળી ગયું બરાબર, અને નહીં તો આ એક નીટ દુકાને બેસી રહ્યો અવતાર અવતાર બગડે, હા બરાબર, કોલમ કોલ હોય ને ખરી વાત. અને અને મારી વાત તો હું જે વાત કરું છું ને, તું ઓપન ટુ સ્કાય છે, શું છે ઓપન ટુ સ્કાય, ઓપન ટુ સ્કાય અમારામાં આ દોષ અમારો આટલો આથી અમારામાં કોઈ દોષ અમારામાં નથી. એટલે આ દાદા ભગવાન વાત નહીં કરતો, હવે પટેલ ની વાત કરે, પટેલ તરીકે શું કે છે કે આટલો દોષ અમારા બીજો કોઈ દોષ અમારામાં નથી, એક પણ દોષ નથી, બિલકુલ દોષ છે કે ના સર, કોઈ ચિંતિત માત્ર કોઈ જીને નુકસાન સેજે કરે નહીં એવા દોષો, કોઈ જીને નુકસાન કરે એવા દોષો તો ક્યાં હોય, સ્થૂળ ને સૂક્ષ્મ થયું, પછી તો ખાલી આવરણ ના દોષો આવરણ અમે જેવા શણગાર આવ્યા આ બધા શણગાર ના રહ્યા, અમારે ક્યાં જવાનું છે અમારા હાથમાં નહીં, આ પોટલું છે દાદા ભગવાન જુદા પડી ગયા, રહ્યું શું રહ્યું આપડે ઉઠાવી લાવે પાટણ માં જ રહેતા ચાલે આપ સંબંધ આવે છે ને, એટલે હું આ નાના છોકરો છોડી દે દાદા તેને છૂટતું કહે શું કારણ છે તપાસ તો કરે જરા, નાના છોકરો જે છોડી દે આ છોડી દે કે છે શું કે અમારે તે રાજી ખુશી છે ધીમે રહીને જાય ને યાર ડિસ્ચાર્જ થયું છે શું કે ડિસ્ચાર્જ થયું, હા સંસાર તો મોટા મોટા મોટું છે તે ફેસ એક્ઝામિનેશન છે મોક્ષે જવાનું શું છે મનુષ્યમાં આવે એટલે જાનવર છે મનુષ્ય આવી જાય એટલે મજા એટલે સખ્ત મજૂરી નહીં સખ્ત અને અને પાતાળ લોક માં જાય એટલે આ જીવન સખ્ત મજૂરી અને ચોખામ ઊંચા નીચા થાય એમ આધણ બફાય એમ બફાઈ રહ્યા છે આધણ બફાય એમ થી આખો દાડો ફટેક ફટેક ફટેક ચિંતા ઉભારી ચિંતા ઉભારી મોડા પર દિવેલ નો પાર નહીં બધા શીખ્યા મોડા પર દિવેલ ફરી મારા શેઠ ને કેમ હતા દિવેલ કરી ચોપડી છે આખો દાડો આમ થઈ જશે તેમ થઈ જશે ઇન્ટર કસા દંડ કરી નાખશે આ ભીત પડી જશે ને આ મિલ આવી મિલ નાદારી જશે મેં ચક્કર તું કઈ હશે મિલ રાખવાની છે તું આ માની બેઠો છો તારી મમ્મા બરાબર રોંગ બિલીફો બધી તારો તો ફક્ત અહીં ભોગવટાનો અધિકાર છે શું છે ભોગવાનો ભોગવવાનો જ અધિકાર મનુષ્યનો અધિકાર ભોગવવાનો છે ભોગવવાનો શું છે અધિકાર ભોગવવાનો બીજી બધી પાછળ ના પડો દંડ કરે તો દંડ ભોગવો પણ ભોગવો બરાબર ભોગવતા નથી લડત કર્યા કરે લડવા જેવું જગત નથી તારું ઉપરી કોઈ બાપો નથી એની ગેરંટી બોન્ડ લખેલું ઉપરી કોઈ નથી તમારી ઉપરી તમારી ભૂલો તમારો મિસ્ટેક છે બ્લન્ડર મંદિર માં દહી રહેવાનું ના ચલણી નાણા ને ક્યાં દહી રહેવાનું હા અને આ ચલણી નાણા ફટે અને ગંભીરતા પર જે લડો છે સમુદ્ર સમુદ્ર જેવો અને સૂર્યનારાયણ જેવો પ્રતાપ હોય સૂર્યનારાયણ અને સૌમ્યતા કોના જેવી ચંદ્ર જેવી પ્રતાપ અને સૌમ્યતા કોઈ પણ પુરુષ માં ભેગી થાય નહીં ક્યારેય એક જ્ઞાની પુરુષ નામાં સાચા જ્ઞાની પુરુષ નામાં પ્રતાપ અને સૌમ્યતા વિરોધાભાસી જેવો વિરોધાભાસી બરાબર એટલે પ્રતાપી પુરુષ ખરાબ હોય હિન્દુસ્તાન માં ઘણા હા ઘણા છે પ્રતાપી હોય પ્રતાપી હોય સૌમ્ય ના હોય પ્રતાપી હોય સૌમ્ય હોય આ બે ગુણ ભેગા થયા છે અને એક વર્ષ માં થશે પ્રતાપી શું છે મને લાગતું નથી મને લાગતું નથી એવું, પછી થાય ખરા એટલે કહેવાય નહીં. બરાબર, મને દેખાતું નથી એવું ને એ બાજુ વિચારી મેં કર્યું નથી. બરાબર, એ બાજુ ઉપયોગ મૂકવો પડે મારે, શું કરવું પડે ઉપયોગ? હા, કારણ કે અમે તો મૂળ સ્વભાવમાં રહેલા ને, એ સ્વભાવમાંથી બહાર નીકળીને ઉપયોગ મૂકવો પડે. એટલે બનતા સુધી અમે પીડામાં પડીએ નહીં. ૫-૬ હજાર માણસો તૈયાર થઈ ગયા. કેટલા રણછોડ ભાઈ બધી વાર કે છે આ દાદા તમારા જે 5-10 બહુ થઈ ગયું વાર ને. બધી વાર ને બધી વાર લોકોને કે છે કે આ ઉપનિષદ સ્વીકારવા તો છો, આ દાદા જીવ તો ઉપનિષદ છે. શું કહેતે કે છે જીવ તો ઉપનિષદ? હા, આના માટે ઉપનિષદ વાંચો છો? હા, જીવ તો ઉપનિષદ તો જુઓ. જ્યાં બુદ્ધ ગયા નથી ત્યાં અમે ગયા છીએ. શું કહ્યું? ભગવાન બુદ્ધ ગયા નથી ત્યાં અમે ગયા છીએ. શું છે? રાડ નાખી જાય ને બીજે ધંધણી કરે એના કરતા ભૂંડા છે. એ તો રાડ એટલે નાખી માત્ર જાય. પછી દુનિયા ની ચિંતા કરજે. હિન્દુસ્તાન છે, અહીં તો મોટા મોટા પુરુષો જન્મ્યા જ કરે છે. અને તેથી બોમ્બ ની વ્યવસ્થા નહીં થતી. જ્ઞાની પુરુષ હોય એટલે કદાય બી કહેવાય, તો જ્ઞાની પુરુષ ના હોય તો અહીંયા સાચા હૃદયના ગુરુઓ જન્મ્યા જ કરે છે. થોડા પ્રમાણમાં બરાબર કર્યું છે એટલે છે ખરા, પણ એના લીધે આ ટકી રહ્યું છે. એના લીધે બરાબર આકાશ લાગી આ ગજર બચન ગયા. ભાઈ પૂછે છે કાનજી સ્વામી માટે આપ શું કહો છો? કાનજી સ્વામી માટે એમાં હાથ ના ગાલતે બધું એમનું જે ચાલે છે ને એ ચાલવા દેવો. બધું હાથ ના ગાલતે એમનું કાનજી સ્વામીનો ઈરાદો ખરાબ નથી. એમાં જો ઈરાદો ખરાબ હોત ને એમ ચારિત્ર ખરાબ હોત કે પૈસા દેવા કરીને ધર્મ ભેગા કરવા હોય એવું જો હોત તો આપણે એમના માટે પાછળ પડત. આટલું જોવું જોઈએ માણસ એ કે ચારિત્ર કેવું છે માણસ. હા બરાબર, સ્ત્રી ચારિત્રમાં. હા હા, સહી સંબંધમાં. હા ખરી વાત. બીજું એનું કે પૈસા દેવા કરીને બીજું કશું કરે છે. હા બરાબર, ખાલી નામના માટે હોય તો એના માટે આપણે તો લેટગો કરવું. ના, લેટગો કરવું બરાબર. હા હા, એટલો મોટો દોષ ના ગણાય. એ દોષ ગુનેગાર નથી. ના, ગુનેગાર નથી બરાબર. તો એ ફાંસીની સજા વાળવાનો નથી. માટે જે છે ને તે લોકોને કીર્તો કરે છે. હા, અને સારા માર્ગે વાળવાનો પ્રયત્ન કરે છે. હું કહું છું પછી બીજા રસ્તે નહીં જાય. ના, નહીં થાય બરાબર. પેલા તો પેઠા એટલે. હા હા બરાબર, ડરશે નહીં તો. પણ તો ઉતર નહીં જાય. હા હા, બીજા રસ્તે નહીં જાય. નહીં થાય બરાબર. માટે આપણે એને કશું હલાવશો નહીં. આ બધું કુદરતી છે. તમારે શું જાણવું તેમાં? આપની વાણી એમની વાણીમાં ઘણું સામ્ય છે. આપની વાણી અને એમની વાણીમાં ઘણું સામ્ય છે એમ કે. વાણીમાં બહુ સામ્ય હોય. વાણી એક જ સરખી લાગે. સમજે ને? પણ અમારી વાણી એક જ જો શબ્દ સમજે એક જ તો મોક્ષ જાય. અને એમની વાણી એકું ઉગે નહીં. મારી વાણી તો વચનબળ વાણી હોય. કે એનો વચનબળ ના હોય. સમજે ને? એ વાણી બધું શાસ્ત્રની વાણી એવી જ હોય. સમજે ને? અને પરીક્ષામાં પરીક્ષા કરનારા કોણ? તમે ને? એની વાણી મારી વાણી હરકી જાય. પરીક્ષક કોણ? આમાં તમે પરીક્ષક. તમને વહુની પરીક્ષા નથી આવતી કે મારી પરીક્ષા કરવા બેઠા? આ જે રેકોર્ડ લાગે છે એવી વાણી વર્લ્ડમાં કોઈ વખત ઉત્પન્ન થઈ નથી. શું કહ્યું? પચાસ બધો હીરો હોય અને ઝવેરી છે તે 50 લાખ માં વેચાતી થાય એટલે હીરો ઝવેરી કે ચક્કર અડધી કિંમત હોય તો હું તારી આબરું રાખું 50 બંધ ની બધી 25 બંધ વેચી ખાતો હોય તો તમે તારી મર્યાદા હતી 50 લાખ રૂપિયા વેચી ખાવ પડે ઘણા લોકો અને વધારાના પૈસા જેની પાસે છે જેને આપી આવે છે એ જરૂર છે ને બધું બરાબર છે બરાબર દાદા કે બરાબર તમને એવું લાગ્યું કે આ દર્દી ઉભા નહીં છે હા થયા છે ને તો જે આયા છે એવા દર્દી કોઈ કાળે હતા જ નહીં આ નવી જાતનો રોગ ઉત્પન્ન થયેલો છે નવો રોગ છે પણ આ નવા ડોક્ટર ની જરૂર જ હતી નહીં તો આ દર્દીઓનું સાચું મુશ્કેલી મુકાઈ જાય બીજાને મુશ્કેલી મૂકે છે હા કાઢી નાખે ક્યાં જરૂર છે કેમ છે હા હા ખરી વાત છે નહીં તો પહેલા તો હું આમાં એવું જાણે દાદા કે જેમ સમાજની અંદર વિષયાઓની જરૂર સામાજિક રીતે માનવામાં આવે છે જેથી કરીને ભ્રષ્ટાચાર ઓછો થાય ભ્રષ્ટાચાર ના પેસે એ રીતે આમાં આની જરૂર છે એટલે એ બરાબર છે કંટ્રોલિંગ એનાથી રહેશે સમજો બરાબર બધાની જરૂર છે આપણે જેટલા લોકો મને કહે છે તમે કેવી રીતે જ્ઞાન કરશો મારા સત્ય થયા સવારમાં ઉઠો છો ત્યાર પછી ચા પીતા પીતા દસ થઈ જાય છે કે અરે ભાઈ અમારે આ થૂલ ને નહીં દેવાનું બધું સુષ્મા થઈ રહ્યું છે બધું એ બધું થઈ રહ્યું છે ફક્ત આ થૂલ નો દેખાવ કરવાનો છે કેવું છે થૂલ ના ટેકા દેવા પડશે સમજે ને જય સચિદાનંદ જગત નું કલ્યાણ હો જગત વિરોધ કરીએ તો એનું મળું જુદી જાતનું થાય વિરોધ માં બહુ વાંધો ના હોય મળું ખરાબ ના હોય તરછોડ મારીએ ને તરત એનું મળું છે તો એને એના અગ્નિ ચોપે જેવું લાગે તેના કરતા વધારે ભારે લાગે તરસો મારે ને ત્યારે એનું લોહી ઉડી જાય એમ અમારે લોહી ઉડી જાય તરસો તો બહુ એમ નહીં તેને તેને પછી એક બાંધે ને યાર બાંધે તેથી બાંધે આવે ને આપણે વિરોધ કરીએ છીએ વિરોધ એમાં વેર નથી બંધાતો બહુ ના બંધે વિરોધ કરી તેમ વ્યાર બહુ ના પડે તરછોડ નો જ મારી વ્યાર જ છે બધો આ બધા વ્યાર જ તરછોડ નો છે તિરસ્કાર અને ઘૃણા એ પણ એ જ ગણાય ને તિરસ્કાર ઘૃણા એના કરતા નાના પ્રકાર નો એ તરછોડ કરતા પણ બધા એક જ જાત ના બધા એક માસી મા માસી ના દીકરા બધા પણ તરછોડ તો બહુ મોટા મોટી બધા ક્રેક ના પડે જો ક્રેક પડી હોય ને તો બધા અંધાય કરી ટુકડા થઈ જાય બે મનના કે છે કે એવા કેવા શબ્દો વપરાય જાય છે કે જેને લીધે માણસ ના એવા ટુકડા થઈ જાય છે એવા કેવા શબ્દો વપરાય છે કે એને લીધે માણસ ના મન ના બે ટુકડા થઈ જાય. એ દરેક માણસ તરસો જ ના હોય, દરેક માણસ તરસો આવડે નહીં, એટલો બધો અહંકાર હોય નઈ ને, અહંકાર એટલો બધો હોય નઈ, જેટલો અહંકાર એટલો તરસો હોય, બઉ મોટા અહંકારી પુરુષો ના હોય તરફોડો. અહંકાર થઈ જાય છે એટલે જેટલું થાય એટલું કરવાનું. એની પાછળ પણ કે છે કે આપડે કરીએ છીએ ને કે આપડે લેટગો કરીએ છીએ એનો પણ પછી અહંકાર હોય છે કે હું તો બધું લેટગો કરી શકું છું એટલે બધા બોલતા નથી. કાગળ લખ્યો છે દાદા પણ જતા આવ્યા હતા સુરત નો શું શું શું થાય તમને બે વર્ષથી અહીંથી તો ઉપર નો ભાગ એટલો દુખો છે કે એક મિનિટ નોન સ્ટોપ આખું બધે અહીં બધે બોલો સંસાર ગમે ખરું શું થાય કરવો લાગે એવું આ લોક કથા મારો દુઃખ છે આ લોકો બધા ગા ગા કરે છે અમારે તો શાનું દુઃખ છે એનું દુઃખ તો જેવા બિચારી આપડે દુઃખ છે કે નહીં તેની ખબર ક્યારે પડે કોકનું દુઃખ જે તારે ખબર પડે ક્યારે ખબર પડે સરખામણી કરીએ ત્યારે ખબર પડે કે ભાઈ આપડે દુઃખ છે કે નહીં દુઃખ છે કે નહીં. આ તો સરખામણી મોટા ભલે કરવા જાય અને મોટા નો દુઃખ જોયા ના હોય પાછું મોટા નો દુઃખ મોટા હોય તો બહાર થી રૂપાળું રૂપાળું લાગે બધું ઉપર ઉપર રૂપાળું દેખાય ઉપર ભક્કો દેખાય સાડીઓ બાડીઓ કપડા લતા ભક્કો દેખાય મોટો ફ્લેટ આમ બધું અંદર બધું હોય સગા સગા સગા પોલંપોર બધો દુઃખ અહીંથી બધો ઉપરનો ભાગ બોલો આત્મા ત્યાંથી જતો રહે કઈ આવે એ વેદના માં જ રહે ને આત્મા વેદના જોવી પડે અને આપડા મહાત્મા કશું દુઃખ નથી કે અમારે દુઃખ છે શા દુઃખ છે ચિંતા નથી ઉપાધિ નથી કે આપણે લગ્ન નો કાયદો જે છે ને લગ્ન માં જોવા જાય કોઈ છે તે દુઃખી હોય ત્યાં આગળ મોડે હા જાય ત્યાં બહુ ના જોવા જાય લગ્ન માં પેલો જોવા જાય ખુશ પડે અહંકાર રહી કેવી રીતે આપણે શુદ્ધાત્મા છે સંપૂર્ણપણે આપણને કાપરી થાય ત્યાર પછી અહંકાર સંપૂર્ણપણે જાય કાપરી થયા પછી છે તે કાપરી થયા પછી અહંકાર એનો કારણ કે એ પછી ગયેલો છે, મૂળ અહંકાર ગયેલો છે, પણ અહંકાર ના પડખાયા પડ્યા રહે તે જાય છે. હવે અહંકાર ના પડખાયા ખાતરી થયા પછી અહંકાર તો ગયો જ છે, પણ એને પડછાયા પાછા જાય ને, એ પડછાયા નથી એ કરવા, એ બધા છે ગ્રામત જ કહેવાય. શુદ્ધાત્માની ખાતરી થયા પછી જ અહંકાર રહિત થઈ શકાય ને. ખાતરી કેવી રીતે થાય? ખાતરી કેવી રીતે થાય? અરે લક્ષ બહી જાય આપણને, હાથ દાડો એ ખાતરી થઈ, ખાતરી થાય ત્યારે તો લક્ષ થાય, ખાતરી થાય છે ના અભિનય અને વિરાધના એ બે વચ્ચે જરા ભેદ મારા અભિનય ને વિરાધના અભિનય વિરાધના ગણાતો નથી. અભિનય એ છે વિરાધના તો સત્તર સામા થયું કહેવાય. અભિનય એટલે મારે કઈ કહેવા રહ્યા નથી, એવું તો વિનય ના કરે એમ નમા વિનય, વિનય કરવાનું ના કરે એમ નમા વિનય, તો વિનય તો ના કરે આથી ના કરે એને કઈ પડે નથી. અને વિરાધના તો હમણાં થયો, શામાં થયો વિરાધના વિશે કઈ વ્યક્તા થી કાઢશું એક એક સ્ટેશન વડોદરા જે આવે ને ત્યારે વાત રહી ગઈ હતી કે વિરાધના વિશે કઈ વિસ્તાર થી કાઢીશું, વિરાધના વિશે કઈ વિસ્તાર થી કાઢીશું એવી વાત નીકળે છે. નીકળી જશે એની રેકડ આવી જાય ને, રેકડ નીકળે નહી, પણ ભોલા ખેલ નીકળ્યા વગર આવે ને, ભોલા ખેલ પ્રતિક્રમણ કરીશું કે ક્યાં ક્યાં દાદા ભગવાન ની વિરાધના અવિનય થઈ ગયો હોય તો તેના માટે પ્રતિક્રમણ કરીશું, તો એના માટે આપ કઈક વધારે પ્રકાશ આપો એમ. ના પણ અત્યારે રેકોર્ડ નથી, અવિનય બહુ ફરતું નથી, પોતાના મનમાં એમ લાગે વિરાધના થઈ છે, પણ ખરેખર વિરાધના નથી હોતી, પોતાના મનમાં એવું ભાષે ખરું વિરાધના થઈ, પણ ખરેખર વિરાધના હોતી નથી. પાછલું પાછલા પરિણામ છે, કેવા છે પાછલા પરિણામ, ભૌગોલિક પરિણામ, આજનું પરિણામ નથી. એટલે આજનું પરિણામ હોય તો વિરાધના કરાય, પાછલા પરિણામ પોતાને પસ્તાવો થાય, પાછલા પરિણામ વિરાધના થાય એટલે પોતાને પસ્તાવો થાય, કેમ થાય પોતાને પસ્તાવો થાય, એ બધા પાછલા પરિણામ કહેવાય. એમ કઈ પડે નહીં તમને હું પડી હું ભાઈ સમજો એ જ્ઞાન ના રોકે દર્શન ને ના રોકે બરાબર, વિરાટ ના દર્શન રોકે, દર્શન જ્ઞાન સારી રીતે બધું રોકાય, અને પેલું દર્શન ના રોકાય વિરાટ ના આ જ્ઞાન રોકાય.